શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 54 શુકદેવજીનું મિથિલાગમન. રાજભવનમાં યુવતીઓ દ્વારા તેમની સેવા. રાજા જનક દ્વારા સુખદેવજીનો સત્કાર અને સુખદેવજી સાથે તેમનો મોક્ષ વિષયક સંવાદ. શ્રી સનંદનજીએ સનંદનજીએ કહ્યું, હે નારદજી, એક દિવસ મોક્ષ ધર્મનો જ વિચાર કરતા સુખદેવજી તેમના પિતા વ્યાસજી પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બોલ્યા, હે ભગવાન, તમે મોક્ષ ધર્મમાં નિપુણ છો, તેથી મને ઉપદેશ આપો જેથી મારા મનને પરમ શાંતિ થાય. હે મુને પુત્રની આ વાત સાંભળીને મહર્ષિ વ્યાસે તેમને કહ્યું, હે વત્સ, નાના પ્રકારના ધર્મનું પણ તત્વ સમજો અને મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરો. ત્યારે સુકે પિતાની આજ્ઞાથી સંપૂર્ણ યોગશાસ્ત્ર અને કપિલ પ્રોક્ત સાંખ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું. જ્યારે વ્યાસજીએ જાણી લીધું કે મારો પુત્ર બ્રહ્મ તેજથી સંપન્ન, શક્તિમાન અને મોક્ષશાસ્ત્રમાં કુશળ થઈ ગયો છે, ત્યારે તેમણે કહ્યું, બેટા, હવે તમે મિથિલા નરેશ જનકની પાસે જાઓ. રાજા જનક તમને મોક્ષ તત્વ સંપૂર્ણ રીતે સમજાવશે. પિતાના આદેશથી સુખદેવજી ધર્મની નિષ્ઠા અને મોક્ષના પરમ આશ્રય સંબંધમાં પ્રશ્ન કરવા માટે મિથિલાપતિ રાજા જનકની પાસે જવા લાગ્યા. પ્રસ્થાન સમયે વ્યાસજીએ ફરીથી કહ્યું, હે વત્સ, જે માર્ગમાં સાધારણ મનુષ્ય ચાલતા હોય તે જ માર્ગથી તમે પણ યાત્રા કરજો. મનમાં વિસ્મય અને અભિમાનને સ્થાન આપશો નહીં. પોતાની યોગશક્તિના પ્રભાવથી અંતરિક્ષ માર્ગે કદી યાત્રા કરશો નહીં. સરળ ભાવે જ ત્યાં જજો. માર્ગમાં સુખ સુવિધા ન જોશો. વિશેષ વ્યક્તિઓ અને સ્થાનોની શોધ ન કરશો, કેમ કે તે આસક્તિ વધારનારા હોય છે. રાજા જનક શિષ્ય અને યજમાન છે એવું સમજીને તેમની સામે અહંકાર પ્રગટ કરશો નહીં. તેમના વશમાં રહેજો. તેઓ તમારા સંદેહનું નિવારણ કરશે. રાજા જનક ધર્મમાં નિપુણ તથા મોક્ષશાસ્ત્રમાં કુશળ છે. તેઓ મારા શિષ્ય છે. તો પણ તમને જે આજ્ઞા કરે તેનું સંશય રહિત થઈને પાલન કરજો. પિતાનામ કહ્યા પછી ધર્માત્મા સુખદેવ મુનિ મિથિલા ગયા. જો કે સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વીને તેઓ આકાશ માર્ગે જોળંગી શકતા હતા, તો પણ પગે ચાલીને જ ગયા. મહામુનિ સુખ વિદેહનગરમાં પહોંચ્યા પહેલાં રાજદ્વાર પર પહોંચતા જ દ્વારપાળો તેમને અંદર જતા રોક્યા, પરંતુ એના કારણે તેમના મનમાં કોઈ ગ્લાની કે અણગમો ન થઈ. હે નારદજી, મહાયોગી સુખ ભૂખ તૃષાથી રહિત થઈને ત્યાં જ તડકામાં જઈને બેઠા અને ધ્યાનમાં સ્થિત થઈ ગયા. તે દ્વારપાળોમાંથી એકને પોતાના વ્યવહારથી બહુ દુઃખ થયું. તેણે જોયું સુખદેવજી મધ્યાહનના સૂર્યની જેમ અહીં સ્થિત થઈ રહ્યા છે. ત્યારે હાથ જોડીને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન અને સત્કાર કરીને રાજમહેલના બીજા કક્ષ એટલે કે ભાગમાં તેમને પ્રવેશ કરાવ્યો. ત્યાં ચૈત્રરથ વન જેવું એક વિશાળ ઉપવન હતું, જેનો સંબંધ અંતઃપુર સાથે હતો. તે વન અતિ રમ્ય હતું. દ્વારપાલે સુખદેવજીને સંપૂર્ણ ઉપવન દેખાડીને એક સુંદર આસન પર બેસાડ્યા તથા રાજા જનકને આની સૂચના આપી. હે મુનિશ્રેષ્ઠ, રાજાએ જ્યારે સાંભળ્યું કે સુખદેવજી મારી પાસે આવ્યા છે, તો તેમના હાર્દિક ભાવને સમજવાના ઉદ્દેશથી તેમની સેવા માટે કેટલીક યુવતીઓને નિયુક્ત કરી. તે બધી પ્રવૃત્તિઓને વેશ અતિ મનોહર હતો. તે બધી યુવાન અને જોવામાં મનને પ્રિય લાગનારી હતી. તેમણે લાલ રંગના ઝીણા અને રંગીન વસ્ત્ર ધારણ કર્યા હતા. તેમના અંગોમાં તપાવેલા શુદ્ધ સોનાના આભૂષણો ચમકી રહ્યા હતા. તે બધી વાતચીતમાં બહુ ચતુર તથા સમસ્ત કળાઓમાં કુશળ હતી. એમની સંખ્યા 50થી વધારે હતી. તે બધી યુવતીઓએ સુખદેવજીને માટે પાદ્ય અર્ધ્ય વગેરે પ્રસ્તુત કર્યા તથા દેશકાળ અનુસાર પ્રાપ્ત ઉત્તમ ભોજન કરાવીને તેમને તૃપ્ત કર્યા. હે નારદજી, જ્યારે તેઓ ભોજન કરી ચૂક્યા ત્યારે તેમનામાંથી એક એક યુવતીએ સુખદેવજીને પોતાની સાથે લઈ જઈને તેમને ત્યાંનું અંતઃપુરનું ઉપવન દેખાડ્યું. પછી મનના ભાવોને સમજનારી તે બધી યુવતીઓ હસતી ગાતી રહીને ઉદાર ચિત્તવાળા સુખદેવ મુનિની પરિચર્યા કરવા લાગી. સુખદેવ મુનિનું અંતઃકરણ પરમ શુદ્ધ હતું. તેઓ ક્રોધ અને ઇન્દ્રિયોને વશ કરી ચૂક્યા હતા તથા નિરંતર ધ્યાનમાં જ સ્થિત રહેતા હતા. તેમના મનમાં ન હર્ષ થતો હતો ન ક્રોધ. સંધ્યાનો સમય થતાં સુખદેવજી હાથ પગ ધોઈને સંધ્યોપાસના કરી પછી તેઓ પવિત્ર આસન પર બેઠા અને મોક્ષ ધર્મનો જ વિચાર કરવા લાગ્યા. રાત્રિના પ્રથમ પ્રહરમાં તેઓ ધ્યાનમાં બેસી રહ્યા બીજા અને ત્રીજા પહોરમાં ભગવાન શુકે ન્યાયપૂર્વક નિદ્રાનો સ્વીકાર કર્યો. પછી પ્રાતઃકાળ બ્રહ્મવેળામાં જ ઉઠીને તેમણે શૌચ સ્નાન કર્યું. ત્યાર પછી સ્ત્રીઓથી ઘેરાયેલા હોવા છતાં પણ પરમ બુદ્ધિમાન શુક ફરી ધ્યાનમાં જ ચાલ્યા ગયા. હે નારદજી, આ વિધિથી તેમણે તે શેષ દિવસ અને સંપૂર્ણ રાત્રિ રાજકુળમાં વ્યતીત કરી. હે દ્વિજશ્રેષ્ઠ, ત્યાર પછી મંત્રીઓ સહિત રાજા જનક પુરોહિત તથા અંતપુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક પર અર્ધપાત્ર લઈને ગુરુપુત્ર સુખદેવજીની સમીપ ગયા. તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત એક મહાન સિંહાસન લઈને ગુરુપુત્ર સુખદેવજીને અર્પિત કર્યું. વ્યાસનંદન સુખ જ્યારે તે આસન પર વિરાજમાન થયા ત્યારે રાજાએ પ્રથમ તેમને પાદ્ય અર્પણ કર્યું. તે પછી અર્ધ્ય સહિત ગાય અર્પણ કરી મહા તેજસ્વી દ્વિજોત્તમ શુકે મંત્રોચ્ચારપૂર્વક કરેલી તે પૂજાનો સ્વીકાર કરીને રાજાના કુશળ મંગળ પૂછ્યા. રાજાનું હૃદય અને પરિજન બધા ઉદાર હતા. તેઓ પણ ગુરુપુત્રને કુશળ સમાચાર કહીને તેમની આજ્ઞા લઈને ભૂમિ પર બેઠા. ત્યાર પછી વ્યાસનંદન શુકને કુશળ મંગળ પૂછીને વિધિના જાણકાર રાજાએ પ્રશ્ન કર્યો. હે બ્રહ્મન, તમારું અહીં શુભાગમન ક્યાં હેતુથી થયું છે? સુખદેવજી બોલ્યા, હે રાજન, તમારું કલ્યાણ થાઓ પિતાજીએ મને કહ્યું છે કે મારા યજમાન વિદેહરાજ જનક મોક્ષ ધર્મના તત્વને જાણવામાં કુશળ છે. તમે તેમની પાસે જાઓ, તમારા મનમાં પ્રવૃત્તિ યા નિવૃત્તિના વિષયમાં જે પણ સંદેહ હોય તેનું તેઓ તુરંત જ નિવારણ કરી દેશે, એમાં સંશય નથી. તેથી હું પિતાજીની આજ્ઞાથી તમારી સમીપ પોતાનો હાર્દિક સંશય દૂર કરવા માટે અહીં આવ્યો છું. તમે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ છો, મને યથાવત ઉપદેશ આપવાની કૃપા કરો. બ્રાહ્મણનું આ જગતમાં શું કર્તવ્ય છે તથા મોક્ષનું સ્વરૂપ કેવું છે, તેણે જ્ઞાન યા તપસ્યા કયા સાધન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ? રાજા જનકે કહ્યું, હે બ્રહ્મન, આ જગતમાં જન્મથી લઈને જીવન પર્યંત બ્રાહ્મણનું જે કર્તવ્ય છે તે કહું છું, સાંભળો. હે તાત, ઉપનયન સંસ્કાર પછી બ્રાહ્મણ બાળકે વેદોના સ્વાધ્યાયમાં લાગી જવું જોઈએ. તે તપસ્યા, ગુરુસેવા અને બ્રહ્મચર્ય પાલનમાં સંલગ્ન રહે. હોમ તથા શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતાઓ અને પિત્રોના ઋણથી મુક્ત થાય. કોઈની નિંદા ન કરે. સંપૂર્ણ વેદોનું નિયમપૂર્વક અધ્યયન પૂરું કરીને ગુરુને દક્ષિણા આપે પછી તેમની આજ્ઞા લઈને દ્વિજ બાળક પોતાની ઘેર આવે. સમાવર્તન સંસ્કાર પછી ગુરુગૃહેથી પાછો આવેલ બ્રાહ્મણકુમાર લગ્ન કરીને પોતાની જ પત્નીમાં અનુરાગ રાખીને ગુરુસ્થાશ્રમમાં નિવાસ કરે. કોઈના દોષ ન જુએ, ન્યાયપૂર્વક વર્તાવ કરે, અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન આદરપૂર્વક અગ્નિહોમ કરે. પુત્ર પોત્ર થયા પછી વાનપ્રસ્થ આશ્રમમાં રહે અને પૂર્વે સ્થાપિત કરેલા અગ્નિનું જ વિધિપૂર્વક આહુતિ દ્વારા પૂજન કરે. વાનપ્રસ્થિએ પણ અતિથિ સેવામાં પ્રેમ રાખવો જોઈએ. ત્યાર પછી ધર્મજ્ઞ પુરુષ વનમાં ન્યાયપૂર્વક સંપૂર્ણ અગ્નિઓને એટલે કે ભાવના દ્વારા પોતાની અંદર લીન કરીને વિતરાગ થઈને બ્રહ્મચિંતન પરાયણ સંન્યાસ આશ્રમમાં નિવાસ કરે તથા ઠંડી ગરમી વગેરે દ્વંદ્વોને ધૈર્યપૂર્વક સહન કરે. સુખદેવજીએ પૂછ્યું, હે રાજન, જો કોઈને બ્રહ્મચર્ય આશ્રમમાં જ સનાતન જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને હૃદયના રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો દૂર થઈ ગયા હોય તો પણ તેના માટે બાકીના ત્રણ આશ્રમમાં નિવાસ કરવો જરૂરી છે? આ સંદેહ વિશે હું તમને પૂછી રહ્યો છું, તમે જણાવવાની કૃપા કરો. રાજા જનકે કહ્યું, હે બ્રહ્મન, જેમ જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી તે જ પ્રમાણે સદગુરુ સાથે સંબંધ કર્યા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ આ સંસાર સાગરથી પાર ઉતારનારા છે અને તેમનું આપેલું જ્ઞાન નૌકા સમાન છે. સંસારની ધાર્મિક મર્યાદાનું ઉલ્લંઘન ન થાય અને કર્માનુષ્ઠાનની પરંપરાનો પણ નાશ ન થાય તે માટે પૂર્વકાળના વિદ્વાન ચારે આશ્રમોના ધર્મોનું પાલન કરતા હતા. આ પ્રમાણે ક્રમશઃ અનેક પ્રકારના સત્કર્મોનું અનુષ્ઠાન કરતા રહીને શુભ અશુભ કર્મોની આસક્તિનો ત્યાગ થઈ ગયા પછી મોક્ષ અહીં જ પ્રાપ્ત થઈ જાય છે. અનેક જન્મોથી સત્કર્મ કરતા કરતા જ્યારે બધી ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય છે ત્યારે શુદ્ધ અંતઃકરણવાળો પુરુષ પ્રથમ આશ્રમમાં જ ઉત્તમ મોક્ષરૂપી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તે પ્રાપ્ત થયા પછી બ્રહ્મચર્ય આશ્રમમાં જ તત્વનો સાક્ષાત્કાર તથા મુક્તિ સુલભ થઈ જાય ત્યારે પરમાત્માને ચાહનારા જીવનમુક્ત વિદ્વાન માટે બાકીના ત્રણ આશ્રમોમાં જવાની શી જરૂર છે? વિદ્વાને રાજસ અને તામસ દોષોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. અને સાત્વિક માર્ગનો આશ્રય લઈને બુદ્ધિ દ્વારા આત્મદર્શન કરવું, જે સંપૂર્ણ ભૂતોને પોતાનામાં ને પોતાને સંપૂર્ણ ભૂતોમાં સ્થિત જુએ છે, તે સંસારમાં રહીને પણ તેના દોષોથી લેપાતો નથી અને અક્ષયપદને પ્રાપ્ત કરી લે છે. હે તાત, આ સંદર્ભમાં રાજા યયાતિની કહેલી ગાથા સાંભળો, જેને મોક્ષશાસ્ત્રમાં નિપુણ વિદ્વાન દ્વિજ સદા ધારણ કર્યું છે. પોતાની અંદર જ તે આત્મજ્યોતિનો પ્રકાશ છે, અન્યત્ર નહીં. તે જ્યોતિ સંપૂર્ણ પ્રાણીઓની અંદર સમાન રૂપે સ્થિત છે. સમાધિમાં પોતાના ચિત્તને સારી પેઠે એકાગ્ર કરનાર પુરુષ તેને સ્વયં જોઈ શકે છે, જેનાથી બીજા કોઈ પ્રાણીને ઉદ્વેગ થતો નથી, જે સ્વયં બીજા કોઈ પ્રાણીથી ઉદ્વિગ્ન થતો નથી, તથા જે ઈચ્છા દ્વેષ રહિત થઈ ગયો છે તે બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે, જ્યારે મનુષ્ય મન વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણીની નિંદા કરતો નથી, તે સમયે તે બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે મોહમાં નાખનારી ઈર્ષા કામ અને લોભનો ત્યાગ કરીને પુરુષ પોતાને તપસ્યામાં લગાવી દે છે, તે સમયે તેને બ્રહ્માનંદનો અનુભવ થાય છે. જ્યારે જોવા અને સાંભળવા યોગ્ય વિષયોમાં તથા સંપૂર્ણ પ્રાણીઓ પર મનુષ્યનો સમભાવ થઈ જાય અને સુખ દુઃખ તેના મન પર પ્રભાવ નાખી ન શકે, ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. જે સમયે નિંદા સ્તુતિ સોનું લોઢું સુખ દુઃખ ઠંડી ગરમી અર્થ અનર્થ પ્રિય અપ્રિય તથા જીવન મરણમાં સમદૃષ્ટિ થઈ જાય છે, તે સમયે મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી સંકોરી લે છે, તે પ્રમાણે સંન્યાસીએ મન દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ. ન વિભેતી પરો યસ્માન્ન બિભેતી પરાશ્ચ પરાચ્ચ યહ યશ્વ નિશ્ચ નિશ્ચતિ ન દ્વેષ્ટિ બ્રહ્મ સંપદ્યતે સતુ યદા ભાવમ ન કુરુતે સર્વભૂતેષુ પાપકમ કર્મણા મનસા વાચા બ્રહ્મ સંપદ્યતે સંપદ્યતે તદા. સંયોજ્ય તપસા આત્માનમ ઈર્ષ્યા મૃત્યુ સૃજ્ય મોહિનમ ત્યક્ત્વા કામમ ચ લોભમ ચ તતો બ્રહ્મત્વમ અશ્નુતે યદા શ્રવ્યે ચ દ્રશ્યે ચ સર્વભૂતેષુ ચ આવ્યયમ સમો ભવતિ નિર્દ્વંદો બ્રહ્મ સંપદ્યતે તદા યદા સ્તુતિં ચ નિંદાં ચ સમત્વેન ચ પશ્યતિ કાંચનમ ચાયસમ ચેવ સુખ દુઃખે તથેવ ચ શીતમ ઉષ્ણમ તથેવાર્થક વાર્થમ અનર્થ પ્રિયમ પ્રિયમ જીવિતમ મરણમ ચેવ બ્રહ્મ સંપદ્યતે તદા પ્રસારેહ યથાગ્નિ કુર્મઃ સંહરતે પુનઃ તથેન્દ્રિયાણી મનસા સયંતવ્યાનિ ભિક્ષુણા. નારદ પુરાણ પૂર્વભાગ 49મો અધ્યાય 29-34 શ્લોક સંખ્યા. જે પ્રમાણે અંધકારથી વ્યાપ્ત થયેલું ઘર દીવાના સ્વપ્રકાશથી સ્પષ્ટ દેખાય છે, તે જ પ્રમાણે બુદ્ધિરૂપી દીપકની સહાયતાથી આત્માના દર્શન થઈ શકે છે. એ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ સુખદેવજી ઉપયુક્ત કહેલા બધા જ્ઞાનના સુંદર લક્ષણ મને તમારામાં દેખાય છે. એ સિવાય પણ જાણવા યોગ્ય જે તત્વ છે તેને તમે યથાર્થ રીતે જાણો છો. હે બ્રહ્મર્ષે, હું તમને સારી રીતે જાણું છું. તમે પોતાના જે પિતાજીની કૃપા અને શિક્ષણના કારણે વિષયોથી પર થઈ ગયા છો, તે જ મહામુનિ ગુરુદેવની કૃપાથી મને પણ આ દિવ્ય વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેના વડે હું તમારી સ્થિતિને જાણી શકું છું. તમારું વિજ્ઞાન, તમારી ગતિ અને તમારું ઐશ્વર્ય આ બધા અનંત છે, પરંતુ તમે તે જાણતા નથી. હે બ્રહ્મન, તમને જ્ઞાન થઈ ચૂક્યું છે અને તમારી બુદ્ધિ પણ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત તમારામાં કોઈ સ્પૃહા પણ નથી, પરંતુ વિશુદ્ધ નિશ્ચય વિના કોઈને પણ પરબ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. તમે સુખ દુઃખમાં સમ છો. તમારા મનમાં સહેજ પણ લોભ નથી. તમને ન નાચ જોવાની ઈચ્છા થાય છે, ન ગીત સાંભળવાની. તમને ક્યાંય પણ આસક્તિ છે જ નહીં. ન તો બંધુઓ પ્રત્યે તમને આસક્તિ છે કે ન ભયજનક પદાર્થોથી ભય છે. હે મહાભાગ, હું જોઉં છું તમારી દ્રષ્ટિ નિંદા સ્તુતિમાં પણ સમ છે. હું તથા બીજા મનીષી વિદ્વાનો પણ તમને અક્ષય અને અનામય મોક્ષ માર્ગ પર સ્થિત માને છે. હે વિપ્રવર, આ લોકમાં બ્રાહ્મણ થવાનું જે ફળ છે અને મોક્ષનું જે સ્વરૂપ છે તેમાં જ તમે સ્થિત છો. સનંદનજી કહે છે, હે નારદ, રાજા જનકની આ વાત સાંભળીને શુદ્ધ અંતકરણવાળા સુખદેવજી એક દ્રઢ નિશ્ચય પર પહોંચી ગયા અને બુદ્ધિ દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરીને તેમાં સ્થિત થઈને કૃતાર્થ થઈ ગયા. તે સમયે તેમને પરમ આનંદ અને પરમ શાંતિનો અનુભવ થયો. ત્યાર પછી તેઓ હિમાલય પર્વત તરફ ચૂપચાપ ઉત્તર દિશામાં ચાલ્યા ગયા અને ત્યાં જઈને તેમણે પોતાના પિતા વ્યાસજીને જોયા, જે પેલ વગેરે શિષ્યોને વૈદિક સંહિતા ભણાવી રહ્યા હતા. શુદ્ધ અંતકરણવાળા સુખદેવજી પોતાના દિવ્ય તેજથી સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમણે પ્રસન્નતાપૂર્વક બહુ જ આદરથી પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી ઉદાર બુદ્ધિ શુકે રાજા જનક સાથે જે મોક્ષ સાધક સંવાદ થયો હતો તે બધું પોતાના પિતાને કહ્યું. તે સાંભળીને વેદોનો વિસ્તાર કરનારા વ્યાસજી હર્ષપૂર્વક પુત્રને છાતીએ લગાવીને પોતાની પાસે બેસાડ્યા. ત્યાર પછી પૈલ વગેરે બ્રાહ્મણ વ્યાસજી પાસેથી વેદોનું અધ્યયન કરીને તે હિમાલયના શિખર પરથી જમીન પર આવ્યા અને યજ્ઞ કરાવવા તથા અધ્યાપનના કાર્યમાં સંલગ્ન થઈ ગયા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બે અધ્યાય 54-53 તો આપણે વાંચી દીધું, અધ્યાય 54 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.